વિરુદ્ધ કોઈ કાર્ય કરી રહ્યા છીએ. એટલે જ વાર્તા સાહિત્ય જો તમે વાંચતા હશો તો શ્રી મહાપ્રભુજી જ્યારે પણ પધારતા કોઈ સ્થાનમાં પર્યટન કરતા તો ગામની બહાર ઉતરવાનો આગ્રહ રાખતા. એનું કારણ શું હતું? કે પ્રભુએ પ્રભુના ઉપર મહાપ્રભુજીનો જે દૃઢ વિશ્વાસ છે કે પ્રભુએ આચાર્યચરણને દૈવી પુષ્ટિજીવોને ભગવત સેવાનો ભગવત ભક્તિનો માર્ગ બતાવવા માટે પ્રકટ કર્યા છે, તો મહાપ્રભુજી ગામ સુધી તો પહોંચી રહ્યા છે પણ ગામથી ઘરે ઘરે જવાની મહાપ્રભુજીને ગરજ નથી. મહાપ્રભુજીને એક દૃઢ વિશ્વાસ છે કે જે પણ દૈવી જીવ છે એ ભગવત પ્રેરણાથી સ્વતઃ આવશે. એ કૃષ્ણદાસ મેઘનના ને પ્રસંગમાં આવે છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં ગામની પાદર પધાર્યા અને એમને એમના સાથેના જે વૈષ્ણવ હતા એમને સીધું સામગ્રી લેવા માટે મોકલ્યા ત્યારે ખાસ એ સૂચના આપી હતી કે કોઈને તમે એ નહીં કહેતા કે હું અહીંયા પધાર્યો છું. પણ સ્વતઃ ભગવત પ્રેરણાથી જે દૈવી જીવ છે એને એ વાતનો સંદેશો પ્રાપ્ત થઈ ગયો અને એ મહાપ્રભુજી સુધી પહોંચી પણ આવ્યા એમના પાછળ પાછળ. અને ફરીથી મહાપ્રભુજી એમના ઉપર ગુસ્સે થયા એમના સેવક ઉપર કે મેં તને ના પાડી હતી ને સંભલવાળાને કે તમે શા માટે આ વાત કહી એમને. તો આ એક અલગ દ્રષ્ટિ છે. એટલે મહાપ્રભુજીનો દૃષ્ટિકોણ આ વિષયમાં બહુ જ લીલાત્મક છે. એટલે પ્રભુની ઈચ્છા અનુકૂળ આપણને રહેવું આ સૃષ્ટિમાં, માર્ગના પ્રચારમાં પણ આપણને એ સાવધાની રાખવી જોઈએ, પરિવારજનો પ્રત્યે પણ આપણો એ જ દૃષ્ટિકોણ રહેવો જોઈએ. એટલે પરિવાર છે એ યદિ વૈષ્ણવ વડીલ છે પરિવારની અંદર એની એવી સદ્ભાવના હોય એ તો સ્વાભાવિક છે કે હું જે ધર્મ પાળું છું એ ઉત્તમ છે. તો મારો જેમ કુલનો વારસો, સંપત્તિનો વારસો કે વિદ્યાધ્યયનનો વારસો, વ્યવસાયનો વારસો છે મારા વારસદારો ઝીલે, એવી રીતે હું જે ધર્મ પાળી રહ્યો છું એ ઉત્તમ છે તો એ ઉત્તમ ધર્મનો વારસો પણ એમને મળવો જોઈએ. અને એ રીતે એ લોકો પોતાની ઈચ્છાથી એ વારસાને સ્વીકારે તો એને આનંદ થાય, સ્વાભાવિક વાત છે. જેમ કૃષ્ણદાસજીના જ પ્રસંગમાં છે કે એમના ગુરુના માટે એમને મહાપ્રભુજીને ત્રણ ત્રણ વખત વિનંતી કરી કે આપ જેવી રીતે મારા ઉપર કૃપા કરી એમ મારા ગુરુ ઉપર પણ કૃપા કરો. પણ મહાપ્રભુજી એ વાતમાં બહુ સ્પષ્ટ હતા કે જે પ્રભુએ જેને પુષ્ટિજીવ તરીકે જેનું વર્ણન કરેલું છે એ જ આ પુષ્ટિમાર્ગની અંદર કંઈ પાત્રતા ધરાવે છે. પછી ભલે ગમે તેટલો શાસ્ત્રજ્ઞ હોય, શાસ્ત્ર જાણતો હોય, પંડિત હોય, પણ પ્રભુએ એનું વર્ણન જો પુષ્ટિજીવ તરીકે નથી કર્યું તો પુષ્ટિમાર્ગ એના માટે કામનો નથી. જેમ દવાની દુકાનની અંદર ઘણી ઘણી દવાઓ હોય છે, એકથી એક ચડિયાતી દવાઓ, પણ આપણને કોઈ રોગ થયો હોય અને દવાની દુકાનમાં જઈને કહીએ કે સારામાં સારી જાતની જે દવા હોય તે મને આપ, અને સારામાં સારી કોઈ દવા છે એ કેન્સરની દવા હોય કે કોઈ એડ્સની દવા હોય કે એવા ભયંકર ભયંકર રોગો જે છે ઊંચામાં ઊંચી મોંઘામાં મોંઘી દવા આપણને આપે, આપણે શરદી થઈ હોય કે ફ્લૂ થયું હોય તો એ કોઈ કામની છે આપણા? તો સારું હોવું કે મોંઘું હોવું એ ઉત્તમતાનું લક્ષણ નથી. જેને માટે જે લાગુ પડતું હોય એ જ એના માટે ઉત્તમ છે. મહાપ્રભુજીનો પણ એટલો જ પ્રેક્ટિકલ એપ્રોચ રહ્યો છે કે તમને પ્રભુએ યદિ પુષ્ટિજીવ તરીકે સ્વીકાર્યા છે અને પુષ્ટિમાર્ગ માટે તમને પ્રકટ કર્યા છે તો પુષ્ટિમાર્ગ તમારા માટે શ્રેષ્ઠતમ માર્ગ છે. અને જો મર્યાદા માર્ગમાં તમારું વરણ છે અને પ્રભુ તમને પુષ્ટિમાર્ગમાં લાવવા નથી ઈચ્છતા તો મર્યાદા માર્ગ ભલે કદાચ પુષ્ટિમાર્ગ કરતાં ઉતરતી કક્ષાનો હોય પણ તમારા માટે તો મર્યાદા માર્ગ જ શ્રેષ્ઠ છે. એટલે અત્યારે આપણો જે દૃષ્ટિકોણ છે આપણા પરિવારજનો પ્રત્યે, આસપડોશ પ્રત્યે કે આવનારી પુત્રવધુ વગેરે પ્રત્યે, ઇવન નોકર ચાકરો પ્રત્યે, કે આપણા સાથે જોડાયો તો એને કંઠી કોઈને કોઈ રીતે અપાવી જ દો કે લઈ જ લો, એ દૃષ્ટિકોણ મહાપ્રભુજીનો નહોતો રહ્યો. કેમ કે પ્રભુ ઈચ્છા જે જીવાત્માના વિષયમાં જેવી છે એને માન આપવું એ એક સાચા ભગવદ્ ભક્તનું કાર્ય છે, અને એ ઈચ્છાથી વિપરીત જુદી આપણે આચરણ કરી રહ્યા છીએ તો ભગવદ્ દ્રોહ છે. એટલે જ વાર્તા સાહિત્યમાં તમે જોશો તો એવા અનેક પ્રસંગો છે કે જેમાં મહાપ્રભુજીએ જેમને દીક્ષા આપી છે એમના પરિવારજનોને સાફ ના પાડી છે દીક્ષા આપવાની. જેમ દામોદરદાસજી પ્રથમ મહાપ્રભુજીના શિષ્ય છે એ અર્થમાં કે એમને બ્રહ્મસંબંધ દીક્ષા આપી, પણ એમના પરિવારમાંથી એક પણ વ્યક્તિ પુષ્ટિ માર્ગી નથી થયો. તમે એ દૃષ્ટિથી ખાલી વાર્તા સાહિત્યનું અવલોકન કરજો કે પતિને આપી છે તો પત્નીને નથી આપી, કોઈકને બ્રહ્મ સંબંધ આપી છે તો કોઈને માત્ર અષ્ટાક્ષર નામ દીક્ષા આપી છે, તારા સંબંધથી એનો ઉદ્ધાર થશે એમ કહી અને એ વાતને ત્યાં આટોપી લીધી છે, તો એ દૃષ્ટિકોણ આપણો હવે આજની તારીખમાં નથી રહ્યો. એટલે કંઠી હોય, બ્રહ્મ સંબંધ હોય, મહાપ્રભુજી હોય, કૃષ્ણ સેવા હોય, આપણા બાહ્ય ચિહ્નોમાં તિલક હોય, આરાધ્ય આપણો શ્રીકૃષ્ણ હોય, આવા કોઈ પણ વિષયોમાં આપણી એકરૂપતા આજે નથી રહી ગઈ. જબકી આપણા કરતાં ઘણી બધી દૃષ્ટિથી અવિકસિત ધર્મો કહી શકાય, જેને જેટલી બધી વિવિધતા, જે દરેક પક્ષોના અંદર આટલું ઊંડાણ, એના પાછળના આટલા વિસ્તૃત શાસ્ત્રો, એની વ્યવહારનો એટલો સમૃદ્ધ પક્ષ, એ બધું આપણી પાસે જે છે એવું અનેક ધર્મો પાસે આજે નથી. એમને એ બધા પ્રશ્નો મૂંઝાય છે કે આજના જમાનામાં લોકો આપણને આ પૂછે છે તો આનો આપણા શાસ્ત્રના આધારે કેમ ઉત્તર આપવો. તમને સામાન્ય દાખલો આપું છું કે આપણે જેટલા પણ ભારતીય ધર્મો છે, ભારતીય ધર્મથી તાત્પર્ય વૈદિક ધર્મની વાત કરી રહ્યો છું, જૈન બૌદ્ધ વગેરે ધર્મોની ચર્ચા નથી કરી રહ્યો. જેટલા પણ ભારતીય ધર્મો છે એનું મૂળ વેદ છે, વેદ વગેરે શાસ્ત્રો. જેટલા પણ પાછળથી આચાર્યો અને માર્ગના પ્રવર્તક ગુરુઓ પ્રકટ થયા અને એમણે જે જે પણ સંપ્રદાયોનું પ્રવર્તન કર્યું, એમને એ સંપ્રદાયના દરેક પક્ષોને સાંગોપાંગ સમજાવવા માટેના બધા જ આધારો, બધું જ મટીરિયલ શાસ્ત્રમાંથી એમની પાસે અવેલેબલ છે. જેમ આપણે ઘર વસાવીએ તો ઘરના માટે પ્રાથમિક આપણને જે જે પણ વસ્તુઓની જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો જો આપણે પૂરી કરી શકીએ છીએ તો એ ઘર રહેવા લાયક કહેવાશે. કે એને તમે ખાલી જેમ આ છે એ ઘર નથી, ચોમાસું આવશે તો આ તમે ભલે છાયણો છે પણ આ કામમાં નહીં આવે, વાવાઝોડું આવશે તો આ તમને આશ્રય નહીં આપી શકે, તો આ ઘર નથી, એક હંગામી વ્યવસ્થા છે. એમ કેટલાક ધર્મોની સ્થિતિ એવી છે કે એ લોકો હંગામી વ્યવસ્થા પણ સંતોષજનક આપી નથી શક્યા. દાખલા તરીકે કોઈ પણ ધર્મ છે કે કોઈ સંપ્રદાય છે એના પ્રાથમિક અંગો શું હોય જેનાથી એ બનેલો છે, એનો કોઈને કોઈ લક્ષ્ય હોય, આરાધ્ય ઉપાસ્ય દેવ હોય, ગુરુ પરંપરા હોય, એનો આધારભૂત શાસ્ત્ર હોય, દીક્ષા પ્રણાલી હોય, આંતર કે બાહ્ય એના ચિહ્નો હોય કંઈ ને કંઈ, જેમ આપણા તિલક વગેરે છે, કંઠી છે, તે રીતે આરાધ્યના સ્વરૂપને સમજવા માટે એના સંબંધી કંઈક એમના પાસે ઇતિહાસ પુરાણ કંઈ હોય, એની સ્તુતિ વગેરે હોય, મંત્ર હોય, એની પૂજા પદ્ધતિ માટેની કોઈ વ્યવસ્થા હોય, એનું સ્વરૂપ નિશ્ચિત થાય, પૂજા પદ્ધતિ, પૂજાની અંદર કયા કયા પદાર્થોનો ઉપયોગ થશે એની કોઈક નિયમાવલી હોય, એના ઉત્સવ પરંપરાઓ હોય, જેમ આપણે ત્યાં દેવોના અનુસાર અલગ અલગ ઉત્સવોની પ્રણાલી હોય છે, પ્રમાણ પ્રમેય સાધન ફલની કોઈક વ્યવસ્થા હોય કે આ બધાથી એને શું લાભ થશે, અને આ બધી જ વસ્તુઓ કોઈક ને કોઈક અનુભૂતિથી કે કોઈક ને કોઈક પરંપરા કે શાસ્ત્રથી પુષ્ટ થયેલી હોય કે આવ્યું ક્યાંથી આ. અચાનક જ કોઈ વસ્તુ ઊભી થાય એ શક્ય નથી, એના પાછળ કંઈક ને કંઈક કારણ હોય, ઇતિહાસ હોય. જો તમે ધર્મના ઇતિહાસ ઉપર દ્રષ્ટિ કરો, હમણાં થોડા સમય પહેલાં, અઠવાડિયા પહેલાં નાસિકમાં બચ્ચાઓની શિબિરનો કાર્યક્રમ હતો, મોટાઓનું પણ હતું, હું બાળકોનું લઈ રહ્યો હતો. આના પહેલાં 5 વખત જે શિબિર થઈ હતી એમાં આપણે ત્યાંના ધર્મ સંપ્રદાય, વેદ, ઇતિહાસ, પુરાણો વગેરે, પુષ્ટિ માર્ગના સંબંધમાં દેવતાઓ, અવતાર ચરિત્ર, કૃષ્ણ ચરિત્ર, કર્મ, જીવાત્મા, પુનર્જન્મ, પાપ પુણ્ય, આ બધા વિષયો એ 5 વખતની શિબિરની અંદર ખૂબ ઊંડાણથી ચર્ચાયા હતા. આ વખતે બચ્ચાઓને એ શીખવવાનું હતું કે ભારતીય ધર્મ સિવાયના અવૈદિક ધર્મો અને અભારતીય ધર્મો એનું સ્વરૂપ શું છે. એના માટે 5 ધર્મો આપણે પસંદ કર્યા, યહૂદી, ઈસાઈ, મુસ્લિમ, જૈન અને. હવે જુઓ, જૈન અને બૌદ્ધ ધર્મ એવા છે કે જે લોકો ભગવાન નથી માનતા, એટલે સૃષ્ટિને પ્રકટ કરનારો કોઈ એક તત્વ છે એ સિદ્ધાંત એમને ત્યાં નથી, એટલે ઈશ્વર એમને ત્યાં છે નહીં. કેટલીક એ સિદ્ધાંતને કારણે સરળતા થઈ જાય છે અને કેટલીક કઠિનાઈઓ પણ થાય છે. બીજી ખૂબસૂરતી એ છે જૈન અને બૌદ્ધ ધર્મમાં કે જૈન ધર્મ જીવાત્મામાં માને છે, બૌદ્ધ ધર્મ આત્મા નથી માનતો. બૌદ્ધ ધર્મ આત્મા નથી માનતો તે છતાંય પુનર્જન્મ માને છે. જોજો કેવી ખોપડીઓ છે. અને એ ધર્મના લોકો આટલા 2500 વર્ષથી એને અનુસરી રહ્યા છે આજની તારીખમાં પણ. જીવાત્મા નથી તેમ છતાં પણ પુનર્જન્મ છે. અને જૈન ઓલમોસ્ટ હિન્દુની માફક માને છે કે જીવાત્મા પણ છે અને પુનર્જન્મ પણ છે, પણ ઈશ્વર નથી. યહૂદી, ઈસાઈ અને મુસ્લિમ ધર્મ એવા ધર્મો છે કે જે લોકો જીવાત્માને માને છે પણ પુનર્જન્મ નથી માનતા. જીવાત્માનું અસ્તિત્વ છે પણ પુનર્જન્મ નથી. એમને ત્યાં મનુષ્ય એક જ વાર જન્મે છે ને એક જ વાર મરે છે. અને મરનાર મનુષ્ય છે એનું કયામતને દિવસે, અથવા તો ડે ઓફ જજમેન્ટ એમને કહે છે, એક વખત ભગવાન એમને કબરમાંથી ઊભા કરીને એને પૂછે છે કે બોલ શું પાપ કર્યા ને શું પુણ્ય કર્યા, હિસાબ આપ, એ પ્રમાણે તારી ગતિ થશે. એટલે એક જ લાઈફ એ વ્યક્તિને મળે છે જે જન્મ્યો છે એને. હવે જો અલગ અલગ જાતના સિદ્ધાંતો છે. આ ત્રણેય જે ધર્મો છે, હિન્દુમાંથી પેદા થયેલા જૈન બૌદ્ધ છે, એટલે એમને ભલે શાસ્ત્ર તરીકે આપણા શાસ્ત્રો માન્ય ન હોય, પણ એક એ પ્રદેશની વિચારધારાના રૂપમાં તો એમને આપણા શાસ્ત્રોનો પરિચય છે. એટલે એમણે કોઈ વિશેષ મહેનત નથી કરવી પડી પોતાના મતની સ્થાપના માટે. એમને પોતાના અંગત વિચારથી જે વસ્તુ હિન્દુ ધર્મમાંથી એને બસ ખાલી કાઢી જ છે. જેમ આપણે કોઈ જગ્યાએ જઈએ અને એ મકાન ભાડે રહેવા જ ગયા હોઈએ અને ત્યાંનું ફર્નિચર જે રીતે સેટ થયેલું આપણે ન ગમે તો એક ખુરશી ઉપાડીને અહીંયા મૂકી દઈએ, કોઈ ટેબલ લાગતી હોય તો બહાર મૂકી દઈએ, 2 પલંગ હોય તો 1 પલંગ ઉપાડીને ઊભું કરી દઈએ. આ જે જાતની ગોઠવણી આપણે કરીએ છીએ એ જાતની ગોઠવણી એમણે કરી છે. બાકી બધું એમને પરંપરામાં તૈયાર મળેલું છે. અહિંસાનો સિદ્ધાંત હોય, દયાનો હોય, ધ્યાનનો હોય, તપસ્યાનો હોય, ઉપવાસનો હોય, પુનર્જન્મનો હોય, પાપ પુણ્યનો હોય, આ બધું એમને રેડીમેડ મળેલું છે. કેમ કે બુદ્ધ અને મહાવીર એ બંને જણા હિન્દુ જ હતા જન્મ્યા ત્યારથી, તો ક્ષત્રિય રાજાઓ હતા એ લોકો. પણ યહૂદી, ઇસ્લામ અને જે ક્રિશ્ચિયન ધર્મ છે એમની સ્થિતિ આખી અલગ હતી. એ ત્રણેય ધર્મો એમના પરંપરામાં એમને કોઈ બીજો ધર્મ મળેલો નથી. આપણે ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટીને એક તરફ મૂકો, યહૂદી ધર્મની ચર્ચા કરો, કેમ કે યહૂદીમાંથી ક્રિશ્ચિયાનિટી થઈ, ઈસાઈ ધર્મ પેદા થયો અને એ ઈસાઈમાંથી મુસ્લિમ ધર્મ પેદા થયો. એટલે યહૂદી ધર્મ દાદો છે, ઈસાઈ બાપ છે, દીકરો છે અને પોતરો છે ઇસ્લામ છે. એટલે ઇસ્લામને બાપ અને દાદાનો વારસો મળેલો છે. પણ મૂળ જે વાત છે એને તમે સમજવાનો પ્રયાસ કરો કે જે આ ત્રણેય ધર્મનું મૂળ છે એમાં એમ વ્યક્તિ જે ધર્મનો પ્રવર્તક છે એની અંગત અનુભૂતિ સિવાય એમની પાસે કશું નથી. એટલે ન તો એમની પાસે શાસ્ત્ર હતું ને એમની પાસે કોઈ ફિલોસોફિકલ આધાર હતો, એટલે એમના તાત્વિક રીતે એમની તત્વદર્શનની વ્યવસ્થા આપી શકે એવી કોઈ વાત હતી. એમના આપણે પુરાણો વાંચીએ તો આપણને એમ લાગે કે એમનો ભગવાન સાથે હોટલાઇન કોન્ટેક્ટ રહેતો હંમેશા.